તો મહાપ્રભુજીના એકમાત્ર આ વચનથી કૃષ્ણ એવ ગતિર્મમ પરમ બ્રહ્મ તું કૃષ્ણો હી એક ઝાટકે બીજા બધા સંબંધો સમાપ્ત થઈ જવા જોઈતા હતા. વિચારને કોઈ અવકાશ જ ન હતો. જેમ ડૉક્ટર પાસે આપણે જઈએ અને કોઈ રોગ છે એનું નિદાન થાય ને ડૉક્ટર કે આ બધી વસ્તુઓ તમારે છોડવી પડશે, આ બધી દવાઓ તમારા કોઈ કામની નથી, એક જ ક્ષણે આપણે બધું કચરા ટોપલીમાં ફેંકી દઈએ છીએ, એમ જો મહાપ્રભુજીની અંદર ગુરુ બુદ્ધિ હોત, શ્રી મહાપ્રભુજી આપણા કલ્યાણકારી છે, એ આપણું સર્વસ્વ છે, એ જાતનો આપણો ભાવ શ્રી મહાપ્રભુજી પ્રત્યે હોત તો આ એકમાત્ર વચન પર્યાપ્ત હતું. પરંતુ જે અંધશ્રદ્ધા કે અર્ધશ્રદ્ધા અથવા તો અનાસ્થા જે છે એના ભાવ સાથે જ્યારે આપણે કોઈ માર્ગની અંદર કે કોઈ ગુરુ સાથે જોડાઈએ છીએ ત્યારે આવી સમસ્યા ઊભી થાય છે અને એક જાતની ખીચડી આપણે પકાવતા રહીએ છીએ. એ ખીચડીની અંદર પછી કોઈ શુદ્ધ સ્વાદ આવવો મુશ્કેલ છે. એટલે આવા પુષ્ટિ માર્ગીઓ છે એમની ગતિ સીધી નથી થતી કૃષ્ણ તરફ, એની ગતિ ફંટાયેલી રહે છે, એમને ઘણો પ્રયાસ કરવો પડે છે. અને લોકો પણ જે વ્યક્તિ દેખાય કે સર્પ ચાલતો હોય તો સર્પ જે રીતથી આમ આમ આમ આમ આમ ચાલે છે એને જોઈને આપણને નિશ્ચિત ન થાય કોણ જાણે ક્યાં જશે. બીજા કોઈ પ્રાણી હોય, ઉંદેડા હોય, બિલાડી હોય, તો એની કોઈ કંઈક ગતિનું નિર્ધારણ થઈ શકે તો આપણે પ્રિડિક્ટ કરી શકીએ કે હવે કઈ તરફ એ જશે તો આપણે કયો રસ્તો પકડીએ. પણ સર્પની ગતિ એવી છે કે એના અંદર સામે ચાલનારો કે પાછળ ચાલનારો પણ એનું આકલન ન કરી શકે કોણ જાણે ક્યાં જશે, ક્યાં પગ મૂકશે. એટલે આપણે ઊભા રહીને જોતા રહીએ, એ જ્યારે અદૃશ્ય થઈ જાય પછી જ આપણે આગળ ચાલવું રહ્યું. એ રીતે આવા જે પુષ્ટિ માર્ગીઓ છે એ શ્રી મહાપ્રભુજીના હિસાબે એ સાવધાનતા કરવા લાયક સ્થિતિમાં પણ નથી. સાવધાન આપણે કદાચ કઈ વ્યક્તિને કહીએ કે જરા આજુબાજુ ડાફેડિયા મારતો હોય અથવા તો થોડી ઘણી તંદ્રા જેવી અવસ્થામાં હોય, આપણને એમ લાગે કે આપણી કોઈક વાત સાંભળી રહ્યો છે, આપણા તરફ ક્યારેક ક્યારેક જોઈ રહ્યો છે, તો એવી વ્યક્તિને તો આપણે સાવધાન થવાનું પણ કહી શકીએ. પરંતુ જે વ્યક્તિ એકદમ નસકોરા બોલાવી રહ્યો છે અથવા તો જે વ્યક્તિ આપણા દૃષ્ટિપથ ઉપર પણ નથી, એવા વ્યક્તિને સાવધાન પણ કેવી રીતે કહી શકાય? એટલે અહીંયા એ જાતના પુષ્ટિ માર્ગીઓ છે એમના વિષયમાં શ્રી મહાપ્રભુજી કીપ મમ રાખી રહ્યા છે, અહીંયા કંઈ બોલવા જેવું નથી. જે માર્ગમાં એક વાત એની નિશ્ચિત થઈ કે કૃષ્ણ છે એ મારું લક્ષ્ય છે, તેમ છતાં પણ અજ્ઞાનવશ, પ્રમાદવશ અથવા કોઈ એવી જાતના અપરાધોને કારણે કૃષ્ણાશક્તિ કે કૃષ્ણ તરફની તત્પરતા છે એમાં કોઈ જાતનો ત્યાં એને અવરોધ આવી રહ્યો છે, તે સ્થિતિમાં શ્રી મહાપ્રભુજી એને સાવધાન થવાનું કહી રહ્યા છે. અન્યથા તો સાવધાનતાનો પ્રશ્ન આવતો નથી. એટલે સૌથી પહેલી આવશ્યકતા એ છે કે આપણો જે લક્ષ્ય છે માર્ગનો, એ લક્ષ્યના વિષયમાં, એના સ્વરૂપના વિષયમાં નિર્ભ્રાંત સમજ આપણી હોવી જોઈએ. અને એ સમજ શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં આપી છે, પરમ બ્રહ્મ તું કૃષ્ણો હી. એનાથી આ સૃષ્ટિમાં કૃષ્ણ સિવાય જે કંઈ પણ છે એ એના નીચે છે, એ કૃષ્ણે પેદા કરેલું છે, કૃષ્ણથી ઉપર કે કૃષ્ણથી આગળ કે કૃષ્ણથી વિશેષ બીજું કંઈ નથી. આવી એકદમ દૃઢ સમજ આપણા અંદર આવે, કૃષ્ણમાં એ જાતનો દૃઢ ભાવ આપણા અંદર સ્થાપિત થાય, તે પછી માર્ગના અંદર આગળ કોઈ વાત કરી શકાય એમ છે. એટલે શ્રી મહાપ્રભુજીએ આ એક વાતને પ્રથમ સિદ્ધાંતના રૂપમાં સમજાવીને બીજા સ્તરે શ્રી મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે કે આ જે સૃષ્ટિ છે એ સૃષ્ટિ ભગવદર્થ છે. આ સિદ્ધાંત પણ આપણા મનમાં સ્પષ્ટ થવો જોઈએ. કૃષ્ણ છે એ પરાત્પર છે, પરબ્રહ્મ છે, સર્વશ્રેષ્ઠ છે, અંતિમ તત્વ છે, અને એ કૃષ્ણ માટે આ સમગ્ર સૃષ્ટિ પેદા થયેલી છે. આ બીજો સિદ્ધાંત આપણા હૃદયમાં કોતરાયેલો હોવો જોઈએ. એટલે શાસ્ત્રમાં ભાગવતજીની અંદર આવે છે, ક્રીડાર્થમ આત્મનઃ ઇદમ ત્રિજગત કૃતંતે સામ્યંતુ તત્ર કુધિયો પર ઈશ કુર્યુ. એ વ્યથા વ્યક્ત કરતા કહી રહ્યા છે, કુંતીજીનું ઘણું કરીને વિધાન છે કે ભગવાને આ સૃષ્ટિને પોતાની ક્રીડા માટે પ્રકટ કરી છે, પરંતુ જે ક્રીડાના રમકડાના રૂપમાં પ્રકટ થયેલા હતા એ જીવો આ સૃષ્ટિની અંદર આવ્યા પછી સૃષ્ટિ જાણે એમના માટે પ્રકટ થઈ હોય એમ જીવી રહ્યા છે. તો એમને શાસ્ત્ર કહે છે એ કુધી છે, દુર્બુદ્ધિવાળા છે, દુષ્ટ બુદ્ધિવાળા છે. એમની બુદ્ધિ છે એ મલિન છે, કે જે ભગવાન માટે પ્રકટ થયું છે એ પોતાના માટે પ્રકટ થયેલું એને જાણીને એ રીતે વ્યવહાર કરી રહ્યા છે. આપણા સાથે એવું થાય, નાના બાળકને રમાડવા આપણે કોઈ રમકડું આપીએ, કોઈ સાથે મોટું બાળક હોય એને, તો એ બાળક છે એ રમકડાથી બાળક નાના બાળકને રમાડવાની જગ્યાએ પોતે રમવા લાગે, અને એ પેલું નાનકડું બાળક છે તો ટેં ટેં ટેં ટેં કર્યા કરે કે મને દે આપણી પાસે ફરિયાદ કરવા આવે કે આ મને આપતું નથી. એવી સ્થિતિ ઠાકોરજીની થઈ ગઈ છે કે સૃષ્ટિ ભગવાને પોતાની ક્રીડા માટે પ્રગટ કરી અને આસુરી સ્વભાવ કે આવેશ એવો આપણા અંદર પ્રવેશી ગયો કે આ સૃષ્ટિને આપણે જાણે આપણા માટે પેદા થઈ હોય એવી રીતે એમાં જીવતા થઈ ગયા, એવી રીતે વ્યવહાર કરતા થઈ ગયા અને ઠાકોરજીને એકદમ સાઈડમાં બેસાડી દીધા. તો આપણે ત્યાં પણ તમે જોતા હશો દર્શનમાં, તો કોણ નહીં જતું હોય એ દર્શનીયાઓને ખબર હશે કે જ્યારે ઠાકોરજીની ફૂલમંડળી થાય ત્યારે ફૂલ છે એ તમારા તરફ હોય અને દાંડીઓ છે બધી ઠાકોરજી તરફ હોય છે. ત્યારે બિચારા ઠાકોરજી બેઠા બેઠા એ જ ભાવના કરતા હશે કે આ મારા માટે પ્રગટ થયું હતું, એમાં આ બધા અસુરો છે એનો સ્વાદ લઈ રહ્યા છે જે જોનારાઓ છે, અને હું તો દાંડીઓ જોઈ રહ્યો છું. તો ઠાકોરજીને ભાગે છે એ દાંડી ડંખલને કાંટાને તણખલાને ઘાસફૂસ જ આવે છે કે દોરાઓ આવે છે, અને તમારા માટે છે ફૂલો સજાવવામાં આવી રહ્યા છે. મનોરથની હકીકત એ પ્રકટ કરે છે કે આ બધું કોના માટે છે. ઠાકોરજી માટે આમાં કશું નથી, દર્શનાર્થીઓના નયન સુખ માટે આ બધું આયોજન થાય છે. એટલે મનોરથીનો મનોરથ છે, ઠાકોરજીનો મનોરથ થતો નથી હોતો. આ એક કટુ વાસ્તવિકતા છે. મુંબઈમાં એક વૈષ્ણવ ભાઈ પાસેથી મેં પ્રસંગ સાંભળ્યો હતો કે ઠાકોરજીની ફૂલમંડળી માટે ફૂલ લેવા માટે ગયા ફૂલગલીમાં, એવામાં એક આ દુકાન હવેલીની છે એના ફૂલનો ખરીદ માટે પણ માણસ ત્યાં આવ્યો. એ બંને વચ્ચે બાર્ગેનિંગ ચાલતી હતી. હવે હવેલીનો ઘરાક સ્વાભાવિક મોટો હોય અને રેગ્યુલર હોય, એટલે ઓલા એ ભાઈને વૈષ્ણવ ભાઈને ફૂલ આપવાની જગ્યાએ પહેલાં હવેલીના માણસને ફૂલ આપવાનું નક્કી કર્યું. બિચારા મનમસોસીને રહી ગયા કે ભાઈ આ સાચા ફૂલ ક્યાંથી ફરી પ્રાપ્ત થશે. એટલી વારમાં ઓલા ભાઈ છે હવેલીનો માણસ છે એને મોબાઈલ ઉપર ફોન આવ્યો, એટલે ફોન ઉપર વાત કર્યા પછી એણે કહ્યું કે હવે આ ફૂલ અમારે નથી જોઈતા. વૈષ્ણવ જે લેવા ગયો હતો એણે પૂછ્યું કે ભાઈ શું થયું, આ તમે આ બધા ફૂલ લઈ લીધા હતા, મારે ઠાકોરજી માટે રહ્યું નહીં, હવે તમે સોદો કેમ કેન્સલ કર્યો? તો એણે કહ્યું કે મને અધિકારીજીનો ફોન આવ્યો કે જે મનોરથી હતા ફૂલ મંડળીના એ આજે દર્શન કરવા નથી આવવાના, એટલે ખોટા ફૂલ ચાલશે. એટલે ખોટા ફૂલ ચાલશે એટલે હવે આટલા શું કામ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આમાં. ઠાકોરજી માટે વસ્તુતઃ કશું નથી હોતું, જે હોય છે ને એ તમારા સુખ માટે હોય છે, એવું મોટું નાટક ચાલી રહ્યું છે અને એને આપણે સેવા કે ભક્તિ કહી રહ્યા છીએ. આનાથી મોટો અનાદર મહાપ્રભુજીનો શું હોઈ શકે, આનાથી મોટો અનાદર એ ઠાકોરજીનો શું હોઈ શકે કે જે શ્રી મહાપ્રભુજી ગુસાઈજી દ્વારા સેવિત ત્યાં બિરાજી રહ્યા છે. ખરેખર જો મહાપ્રભુજી ગુસાઈજી પધારે ને તો તલવારથી ગરદન ઉડાડી દે આ લોકોની, કે મેં જેને મારા પ્રાણ સમાન માન્યા હતા એનો સાલાઓ આવો ધંધો કરો છો, તમને શરમ નથી આવતી, ડૂબી મરો, આ રમત રમી રહ્યા છો એમની સાથે. તમે તમારો કોઈ બાળક છે એને કોઈને આ રીતે સંભાળવા માટે મોકલીને જાઓ અને એના સાથે આવો ક્રૂર વ્યવહાર કરે તો તમારે શું લાગણી થાય એના માટે? આ રમત છે. તો મૂળ વસ્તુ એ છે કે શાસ્ત્ર જે કહી રહ્યું છે ક્રીડાર્થમ આત્મનઃ ઇદમ ત્રિજગત કૃતંતે, જે ભગવત ક્રીડા માટે પ્રગટ થયેલી સૃષ્ટિ છે એ સૃષ્ટિને જ્યારે આપણે આપણી અહંતા મમતાને કારણે એમાં આપણા વ્યવહારો આપણો સ્વાર્થ આપણું મમત્વ આપણી અહંતાને પ્રાધાન્ય આપી દઈ રહ્યા છીએ તે વખતે એનું આખું સ્વરૂપ બદલાઈ જાય છે. તે સ્થિતિમાં આપણો વ્યવહાર પણ આ સૃષ્ટિમાં ભગવદીય જીવ તરીકે ભગવદ્ અંશ તરીકે ન રહી જઈને કોઈક આસુરી સ્વભાવ પ્રકટ થઈ જાય છે. એટલે ભગવાને દૈવાસુર સંપદ વિભાગ યોગની અંદર જે આસુરીના લક્ષણ કયા હતા, ઇદમ અદ્ય મયા લબ્ધમ ઇદમ પ્રાપ્સે મનોરથમ ઇદમ અસ્તિ દમપિપે, આ જાતના જે અહંતા અને મમતાનો એકદમ પ્રચંડ વિસ્ફોટ ત્યાં દેખાય છે આસુરીમાં, કંઈક એ જાતનો વ્યવહાર ભલે એ રાક્ષસોના સ્તરે આપણે પ્રકટ નથી કરતા પણ જીવીએ તો એ રીતે જ છીએ આ સૃષ્ટિમાં. હવે એ જાતનું જીવન યદિ આ સૃષ્ટિમાં આપણું છે અને આ સૃષ્ટિ ભગવદ્ લીલા અર્થે પ્રકટ થયેલી છે અને એમાં લીલાના સાધન તરીકે માત્ર આપણું કોઈક સ્થાન છે, આવી સમજ જો આપણી ન હોય, એવી વાણી આપણી ન હોય, એવો વ્યવહાર આપણો ન હોય, તો આ સૃષ્ટિમાં રહીને આપણે ભગવત સેવા કેવી રીતે કરી શકીશું? જેમ સરકાર છે એ આપણા ખર્ચે આપણા પાસેથી ટેક્સના પૈસા લઈને અને આપણી સુવિધા માટે બધા વાહનો રસ્તાઓ એ પબ્લિકની સુવિધાઓ ઊભી કરે છે, એ તો શુદ્ધ આપણા માટે જ છે અને આપણા ખર્ચે બનેલી વસ્તુ છે. તેમ છતાં પણ સરકારને દરેક જગ્યાએ એ વાત લખવી પડે છે કે આ વસ્તુ છે એ સાર્વજનિક સંપત્તિ છે, એનો બગાડ ન કરો, એને નુકસાન નહીં પહોંચાડો, એને શુદ્ધ રૂપમાં સ્વચ્છ રહેવા દો, બીજા વાપરી શકે એવું રહેવા દો. આવું નિરંતર બધી જગ્યાએ સૂચના લખવી પડે છે. એટલી પણ સ્વાર્થનો વિચાર આપણે નથી, આપણા માટે છે એ વસ્તુને પણ. જેમ પબ્લિક વાહનની અંદર જનારા હોય, મને તો ખબર છે, નાનપણમાં જ્યારે બસની અંદર અમે જતા હતા, ઘણા લોકો બ્લેડ લઈને બેઠા હોય અને સીટને કાપીને એમાંથી વાદળી કાઢી લેતા, કેમ કે વાદળીનો ઉપયોગ સ્લેટ લૂછવામાં કામ આવતો, એને પલાળીને લઈ જતા કંપાસ બોક્સમાં મૂકીને અને પછી એનાથી લૂછતા. કોણ જાણે શું સંતોષ પ્રાપ્ત થતો હશે અને એની કિંમત શું એ વસ્તુની. પણ આપણે એ જાતનો વ્યવહાર કરીએ છીએ. ટ્રેનની અંદર તમે વિચાર કરો, આપણને ગ્લાનિ થાય, સંડાસની અંદર ડબલાઓ ચેનથી બાંધવા પડે છે, લોકો એને પણ છોડવા તૈયાર નથી જો મળી જતું હોય તો. એટલે બિચારા ટ્રેનવાળાને બાંધીને રાખે, તેમ છતાં પણ આપણે યાત્રા કરીએ ત્યારે કોઈક વખતે ડબલું મળે, કોઈ વખતે નથી મળતું હોતું. કેટલી કરુણતા છે, જે આપણા માટે છે એને પણ આપણે કેવલ મારા માટે છે એવો ભાવ કેળવી લઈએ છીએ. જે આપણા ખર્ચે પેદા થયેલું છે એને આપણે સરખે ભાગે વેચીને ભોગવી નથી શકતા. એમ ભગવાને આ સૃષ્ટિ પેદા કરી છે એ તો આપણા માટે નથી, ભગવાન માટે હતી. એ સૃષ્ટિને પણ આખે આખી આપણે આપણા ભોગ માટે સ્વીકારી લીધી. આ કેટલી મોટી આસુરી વૃત્તિ છે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે આ સૃષ્ટિને સૌથી પહેલાં કમસે કમ બીજા કોઈ સમજે કે ન સમજે, ભક્તિ માર્ગીએ તો આ ભાવ દ્રઢતાથી કેળવવો પડશે કે આ સૃષ્ટિ ભગવદર્થ છે અને ભગવાન સિવાય બીજા કોઈ માટે નથી જ. આ એક જાતનો સાક્ષી ભાવ, એક તટસ્થતાની ભાવ અથવા તો લીલાના અનુકૂળ રહેવાનો ભાવ છે એ દરેક ભક્તિ માર્ગીએ પ્રકટ કરવો પડશે. આ એટલી સૂક્ષ્મ સૂઝ છે કે જે સૂઝ જો આપણા અંદર વિકસિત થઈ જાય તો ભક્તિ માર્ગની ઘણી બધી સમસ્યાઓ, ભક્તિ માર્ગની છોડો સૃષ્ટિની ઘણી બધી સમસ્યાઓ છે એનું સમાધાન થઈ જાય. આપણે કોઈને નડી ન શકીએ, ન આપણને કોઈ નડી શકે, જો આ સમજ આપણે કેળવી શકીએ છીએ. એટલે બીજો વિચાર છે એ સૃષ્ટિનો છે. સાવધાનતા આ દૃષ્ટિથી પણ આવશ્યક છે, કેમ કે આપણે કોઈ વસ્તુના વિષયમાં એવી ખોટી સમજ પ્રાપ્ત કરી લઈએ કે આ મારો જ હક છે, આ મારી જ વસ્તુ છે, આ મારું જ ઘર છે, આ મારા માટે જ છે, તે સ્થિતિમાં આપણે કોઈકના હકને ખૂંચવી લઈએ છીએ. આજે સવારે એક જોધપુરથી ફોન આવ્યો હતો એક ભાઈનો, એ બહુ સારા ભગવદી વૈષ્ણવ છે, મોટી ઉંમરના થઈ ગયા, પતિ પત્ની બંને ઠાકોરજીની સેવા કરતા પતિ કોઈ કારણસર બીમાર થયા, એટલે થોડા સમય માટે એમને ઠાકોરજીની જે અંતરંગ સેવા છે એનાથી બહાર રહેવું પડ્યું. એ સમયમાં એમના પત્ની ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત થયા. હવે પ્રવૃત્ત થયા પછી એમનો એટલો આગ્રહ થઈ ગયો કે ઓલો પતિ સાજો થઈ ગયો તો ઠાકોરજીના ચરણસ્પર્શ કરવા ન દે. એ 80 વર્ષના બિચારા વૃદ્ધ એ રડતા રડતા મને ફોન કરીને કહે કે હવે આમાં શું કરવું, આનો શું ઉપાય, કે મને દર્શન માંડ માંડ કરવા દે છે. આ તો એક ઘરમાં જે છે એમને પોતાના એ પતિ પત્નીના વચ્ચેના ઠાકોરજી ઉપર એટલો અધિકાર પોતાનો જમાવી દીધો કે એ 80 વર્ષના ડોકરાને રડવું પડી રહ્યું હતું. આવું આપણે ત્યાં પણ આવે છે રઘુનાથદાસ અને પાર્વતીના ચરિત્રમાં. રઘુનાથદાસ કાશી ભણીને આવ્યા પંડિત થઈને, પદ્મનાભદાસજીના દીકરીનો દીકરો અને પાર્વતી એમની દીકરી, એ ઠાકોરજીની સેવા બહુ પ્રેમ ભાવથી કરી રહી હતી અને રઘુનાથદાસ અચાનક આવીને કહ્યું કે આજથી હું સેવા કરીશ, છૂટો રહીશ, મારી રીતથી કરીશ. કોણ જાણે શું વાંધો પડ્યો હશે, પણ પાર્વતીએ ભગવદ્ ઈચ્છા માની. શું કામ, ક્રીડાર્થમ આત્મના ઇદમ ત્રિજગત કૃતંતે. આ પ્રભુએ ક્રીડા માટે સૃષ્ટિ પ્રકટ કરી છે, એમાં હવે મારો અહંકાર હું પેદા કરું અને એ ઠાકોરજી માટે હું ઝઘડવા જાઉં એ ઉચિત નથી. એટલે એમણે હરિસર્વમ નિજેચ્છાત કરિષ્યતિ એ ભાવથી કે ચિત્તોદ્વેગમ વિધાય આપી હરિર્યદ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ, આ શ્રી મહાપ્રભુજીના વચનોને અનુસરીને એમણે કોઈ જાતનો વિરોધ કે કોઈ જાતનો હઠાગ્રહ પ્રકટ ન કર્યો અને જે રઘુનાથ દાસે અહંકારથી એમની સેવા છોડાવી એમની પણ ચાકરી કરતી રહી, વાસણ માંજે, જલ ભરે, પ્રચારકી કરે બહારની, અને રઘુનાથ દાસ સેવા કરતો રહ્યો. એક દિવસ ઠાકોરજીની સેવા છૂટી એટલે પાર્વતીને એમ થયું કે હવે આ દેહનું એટલું લાલન પોષણ કરવાની જરૂર શું છે, એટલે રૂખું સૂખું ભોજને કરતી ભાવનાથી મથરાધીશને ભોગ ધરતી. એણે બીજો બધો જ સુખ વૈભવ છે બધું છોડી દીધું, શરીરની આડ પંપાળ. પદ્મનાભદાસજીના ઠાકુરજીએ પાર્વતીને આવીને કહ્યું કે ભાઈ તું આ એકલી કોરી લીટી જલ સાથે તું ગળામાંથી ઉતારે છે, મારું ગળું ખરખરાય છે, મારા ગળું છોલાય છે, તું આવું કેમ કરે છે? તો પાર્વતી કહ્યું કે આપ તો રઘુનાથ દાસને ત્યાં બધું મસ્ત મસ્ત બધું અરોગો જ છો, માલ મળી તો બધો આપને આવી રહ્યો છે, આપ એમ કેમ આજ્ઞા કરો છો? ત્યારે ઠાકુરજી આજ્ઞા કરી કે